श्री पद्म पुराण पातालखंड अध्याय 36। श्री राधा कृष्ण ने तेमना पार्षदों वर्णन तथा नारद जी द्वारा व्रज में अवतीर्ण श्री कृष्ण ने राधा ना दर्शन। पार्वती बोलिया, दया निधे, हे भगवान श्री कृष्ण ना जे पार्षद छे, दयानिधे हवे भगवान श्रीकृष्णना जे पार्षद छे तेमनु वर्णन सांभळवानी इच्छा थई रही छे, तेथी कहो। महादेवजीए कह्युं, देवी भगवान श्रीकृष्ण राधानी साथे स्वर्णमय सिंहासन पर बिराजमान छे। तेमनु रूप अने लावण्य तेवुं छे जेवुं के पहला मैं जणाव्युं छे। तेओ दिव्य वस्त्र, दिव्य आभूषण ने दिव्य माळाथी विभूषित छे। तेमनी त्रिभंगी छवि बहु मनोहर लागे छे। तेमनु स्वरूप अत्यंत स्निग्ध छे। तेओ गोपियोनी आँखोना तारा छे। उपयुक्त सिंहासन उपरांत एक योगपीठ छे। ते पण सोनाना सिंहासनथी आवृत छे। तेनी उपर ललिता वगैरे मुख्य मुख्य सखीओ बिराजमान थाय छे, जे कृष्ण ने बहु प्रिय छे। तेमना प्रत्येक अंग भगवन्नी मिलननी उत्कंठाथी युक्त होई छे। आ ललिता वगैरे सखीओ प्रकृतिनी अंशभूत छे। श्री राधिका जेमनी मूल प्रकृति छे। श्री राधा अने श्री कृष्ण पश्चिमाभिमुखे बिराजेला छे। तेमनी पश्चिम दिशामां ललिता देवी विद्यमान छे। वायव्य कोणमां श्यामलता नामनी सखी छे। ઉત્તરમાં શ્રીમતી ધન્યા છે। ઈશાન કોણમાં શ્રી હરિપ્રિયા બિરાજેલા છે। પૂર્વમાં વિશાખા, અગ્નિકોણમાં સેવ્યા, દક્ષિણમાં પદ્મા તથા નૈઋત્ય કોણમાં ભદ્રા છે। આ ક્રમથી આ આઠે સખીઓ યોગપીઠ પર બિરાજમાન છે। યોગપીઠની કર્ણિકામાં પરમ સુંદરી ચંદ્રાવલી સ્થિત છે, તેઓ જ શ્રીકૃષ્ણની પ્રિયા છે। ઉપરોક્ત આઠ સખીઓ શ્રીકૃષ્ણને પ્રિય લાગનારી પરમ પવિત્ર આઠ મુખ્ય પ્રકૃતિઓ છે। વૃંદાવનની અધીશ્વરી શ્રી રાધા તથા ચંદ્રાવલી બંને ભગવાનની પ્રિયતમા છે। બંનેની આગળ ચાલનારી હજારો ગોપકન્યાઓ છે, જે ગુણ લાવણ્ય અને સૌંદર્યમાં સમાન છે। તે બધાના નેત્ર વિસ્મયકારી ગુણોથી યુક્ત છે। તેઓ બહુ જ મનોહર છે। તેમનો વેશ મનને મુગ્ધ કરનારો છે। તે બધી કિશોર અવસ્થા 15 વર્ષની ઉંમરની છે। તે બધીની કાંતિ ઉજ્જવળ છે। તે બધી જ શ્યામમય અમૃત રસમાં નિમગ્ન રહે છે। તેમના હૃદયમાં શ્રીકૃષ્ણના જ ભાવ સ્ફુરિત થાય છે। તેઓ પોતાના કમળ જેવા નેત્રો દ્વારા પૂજિત શ્રીકૃષ્ણના ચરણારવિંદમાં પોતપોતાના ચિત્ત સમર્પિત કરી ચૂકી છે। શ્રી રાધા અને ચંદ્રાવલીની જમણી બાજુ શ્રુતિ કન્યાઓ રહે છે। વેદની શ્રુતિઓ જ તે કન્યાઓ રૂપે પ્રગટ થઈ છે। તેમની સંખ્યા 1 કરોડ છે। એમની મનોહર આકૃતિ સંસારને મોહિત કરી લેનારી છે। એમના હૃદયમાં માત્ર શ્રીકૃષ્ણની લાલસા છે। એ વિવિધ પ્રકારના મધુર સ્વર અને આલાપ દ્વારા ત્રિભુવનને મુગ્ધ કરવાની શક્તિ ધરાવે છે તથા પ્રેમ વિહ્વળ થઈને શ્રીકૃષ્ણની ગૂઢ રહસ્યનું ગાન કર્યા કરે છે। એ જ પ્રમાણે શ્રી રાધા વગેરેના વામ ભાગમાં દિવ્ય વેશ ધારણી દેવકન્યાઓ રહે છે, જે રસના અતિરેકના કારણે અત્યંત ઉજ્જવળ પ્રતીત થાય છે। તેઓ વિવિધ પ્રકારની પ્રણય ચાતુરીમાં નિપુણ તથા દિવ્ય ભાવથી પરિપૂર્ણ છે। તેમનું સૌંદર્ય ચરમ સીમાએ પહોંચેલું છે। તેઓ કટાક્ષપૂર્ણ ચિત્તવનના કારણે અત્યંત મનોહર લાગે છે। તેમના મનમાં શ્રીકૃષ્ણ પ્રત્યે લેશ પણ સંકોચ નથી। તેમના અંગોનો સ્પર્શ પ્રાપ્ત કરવા માટે સદા ઉત્કંઠિત રહે છે। તેમનું હૃદય સદા શ્રીકૃષ્ણના ચિંતનમાં જ મગ્ન રહે છે। તેઓ ભગવાન તરફ મંદ મંદ મુસ્કાતી રહીને તીર્છી નજરથી જોયા કરે છે। ત્યાર પછી મંદિરની બહાર ગોવાળો ભેગા થતા રહે છે। તે બધા ભગવાનના પ્રિય સખા છે। તે બધાના વેશ, અવસ્થા, ગુણ, બળ, પૌરુષ, કર્મ તથા વસ્ત્રાભૂષણ વગેરે એક સરખા છે। તેઓ એક સરખા સ્વરથી ગાતા રહીને વેણું વગાડ્યા કરે છે। મંદિરના પશ્ચિમ દ્વાર પર સીધામાં, ઉત્તરમાં વસુદામાં, પૂર્વમાં સુદામાં અને દક્ષિણ દ્વાર પર કિંકિણીનો નિવાસ છે। ફરીથી હું રિપીટ ફરીથી અહીં પુનઃ ઉચ્ચારણ કરું છું. મંદિરના પશ્ચિમ દ્વાર પર શ્રીદામા, ઉત્તરમાં વસુદામા, પૂર્વમાં સુદામા અને દક્ષિણ દ્વાર પર કિંકિણીનો નિવાસ છે. તે સ્થાનથી અલગ એક સુવર્ણમય મંદિરની અંદર સુવર્ણ વેદી બનાવેલી છે. તેના ઉપર સોનાના આભૂષણોથી વિભૂષિત સુવર્ણપીઠ છે, જેની ઉપર અંશુભદ્ર વગેરે હજારો ગ્વાલબાલ બિરાજે છે. તે બધા જ એક સરખા સિંગડી, વેણા, વેણુ, બેતની છડી, કિશોરાવસ્થા, મનોહર વેશ, સુંદર આકાર તથા મધુર સ્વર ધારણ કરે છે. તેઓ ભગવાનના ગુણોનું ચિંતન કરતા રહીને તેમનું ગાન કરે છે તથા ભગવદ પ્રેમમય રસથી વિહવળ રહે છે. ધ્યાનમાં સ્થિર હોવાના કારણે તેઓ ચિત્રવત લાગે છે. તેમનું રૂપ આશ્ચર્યજનક સૌંદર્યથી યુક્ત હોય છે. તે સદા આનંદાશ્રુ વહાવ્યા કરે છે. તેમના સંપૂર્ણ અંગોમાં રોમાંચ છવાયેલો રહે છે તથા તેઓ યોગીશ્વરોની જેમ સદા વિસ્મય વિમુગ્ધ રહે છે. પોતાના સ્તનોથી દૂધ વહાવતી અસંખ્ય ગાયો તેમને ઘેરીને રહે છે. ત્યાંથી બહારના ભાગમાં એક સોનાનો કોટ છે, જે કરોડો સૂર્ય સમાન દીદીપ્યમાન દેખાય છે. તેની ચારે બાજુ મોટા મોટા બગીચા છે, જેમની મનોહર સુગંધ બધી બાજુ ફેલાયેલી રહે છે. જે મન અને ઇન્દ્રિયોને વશમાં રાખીને સદા પવિત્ર ભાવથી શ્રીકૃષ્ણનું શ્રીકૃષ્ણ ચરિત્રનું ભક્તિપૂર્વક પાઠ કે શ્રવણ કરે છે, તેને ભગવાન શ્રીકૃષ્ણની પ્રાપ્તિ થાય છે. પાર્વતીએ પૂછ્યું, ભગવાન, અત્યંત મોહક રૂપ ધારણ કરવાવાળા શ્રીકૃષ્ણે ગોપીઓની સાથે કઈ કઈ વિશેષતાઓના કારણે ક્રીડા કરી આ રહસ્યનું વર્ણન મને સંભળાવો. મહાદેવજીએ કહ્યું, દેવી, એક સમયની વાત છે. મુનિશ્રેષ્ઠ નારદે જાણીને કે શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, વીણા વગાડતા નંદજીની ગોકુલમાં ગયા. ત્યાં જઈને તેમણે જોયું મહાયોગ માયાના સ્વામી સર્વવ્યાપી ભગવાન અચ્યુત બાળકનો વેશ લઈને નંદજીના ઘરમાં કોમળ ગાદીવાળા સોનાના પલંગ પર સૂઈ રહ્યા છે અને ગોપકન્યાઓ બહુ પ્રસન્નતા સાથે નિરંતર તેમના તરફ નિહાળી રહી છે. ભગવાનનો શ્રી વિગ્રહ અત્યંત સુકુમાર કોમળ હતો. તેમના કાળા કાળા વાંકુડિયા વાળ બધી બાજુ વિખરાયેલા હતા. મંદ મંદ સ્મિતના કારણે તેમના દાંત દેખાતા હતા. તેઓ પોતાની પ્રભાથી સંપૂર્ણ ઘરના અંદરના ભાગને પ્રકાશિત કરી રહ્યા હતા. નગ્ન શિશુના રૂપમાં ભગવાનની ઝાંખી કરીને નારદજીને બહુ હર્ષ થયો. તેઓ ભગવાનના પ્રિય ભક્તો હતા જ. નંદગોપ સાથે વાતચીત કરીને બધી વાતો કહેવા લાગ્યા. નંદરાયજી, ભગવાનના ભક્તોનું જીવન અત્યંત દુર્લભ હોય છે. તમારા આ બાળકનો પ્રભાવ અનુપમ છે, એને કોઈ જાણતું નથી. શિવ અને બ્રહ્મા વગેરે દેવતાઓ પણ આના પ્રત્યે સનાતન પ્રેમ ઈચ્છે છે. આ બાળકનું ચરિત્ર સૌને હર્ષ પ્રદાન કરશે. ભગવદ્ ભક્ત પુરુષ આ બાળકની લીલાઓનું શ્રવણ, ગાન અને અભિનંદન કરે છે. તમારા પુત્રનો પ્રભાવ અચિંત્ય છે. તે જેમને આ બાળક પ્રત્યે હાર્દિક પ્રેમ હશે, તે બધા સંસાર સાગરથી તરી જશે. એમને આ જગતના કોઈ શોક દુઃખ સ્પર્શ કરશે નહીં. તેથી નંદજી, તમે આ બાળક પ્રત્યે નિરંતર અનન્ય ભાવે પ્રેમ કરો. આમ કહીને મુનિશ્રેષ્ઠ નારદજી નંદના ઘેરથી નીકળ્યા. નંદરાએ પણ ભગવદ્ બુદ્ધિથી તેમનું પૂજન કર્યું અને પ્રણામ કરીને તેમને વિદાય આપી. ત્યાર પછી તે મહાભાગવત મુનિ મનમાં જ વિચારવા લાગ્યા. જ્યારે ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે તો તેમના પરમ પ્રિયતમા ભગવતી પણ અવશ્ય અવતીર્ણ થયા હશે. તેઓ ભગવાનની ક્રીડા માટે ગોપી રૂપ ધારણ કરીને અવશ્ય પ્રગટ થયા હશે, એમાં લેશ માત્ર સંદેહની વાત નથી. તેથી હવે હું વ્રજવાસીઓના ઘેર ઘેર ફરીને તેમનો પત્તો લગાવીશ. એવો વિચાર કરીને મુનિવર નારદજી વ્રજવાસીઓના ઘરોમાં અતિથિ રૂપે જવા અને તેમના દ્વારા વિષ્ણુ બુદ્ધિથી પૂજિત થવા લાગ્યા. નંદકુમાર શ્રીકૃષ્ણમાં સમસ્ત ગોપ ગોપીઓનો પ્રગાઢ પ્રેમ જોઈને નારદજીએ તેમને મનમાં જ પ્રણામ કર્યા. ત્યાર પછી બુદ્ધિમાન નારદજી કોઈ શ્રેષ્ઠ ગોપના વિશાળ ભવનમાં ગયા. તે નંદના સખા મહાત્મા ભાનુનું ઘર હતું. ત્યાં ગયા પછી ભાનુએ નારદજીનો વિધિવત સત્કાર કર્યો. ત્યાર પછી મહામના નારદજીએ પૂછ્યું, સાધો તમે પોતાની ધર્મ નિષ્ઠા માટે આ ભૂમંડળ પર વિખ્યાત છો, મને એ જણાવો કે તમારે ત્યાં સંતાનમાં કોઈ યોગ્ય પુત્ર અથવા ઉત્તમ લક્ષણો વાળી પુત્રી છે? મુનિના પ્રમાણે કહેવાથી ભાનુએ પોતાના પુત્રને લાવીને દેખાડ્યું. તેને જોઈને નારદજીએ કહ્યું, તમારો આ પુત્ર બલરામ અને શ્રીકૃષ્ણનો શ્રેષ્ઠ સખા થશે તથા આળસ રહિત થઈને સદા તે બંનેની સાથે વિહાર કરશે. ભાનુએ કહ્યું, મુનિવર, મારે એક પુત્રી પણ છે જે આ બાળકની નાની બહેન છે, કૃપા કરીને તેના પર પણ દ્રષ્ટિપાત કરો. આ સાંભળીને નારદજીના મનમાં ભારે કુતૂહલ થયું. તેમણે ઘરની અંદર પ્રવેશ કરીને જોયું, ભાનુની કન્યા ધરતી પર આળોટી રહી છે. નારદજીએ તેને પોતાના ખોળામાં લઈ લીધી. તે સમયે તેમનું ચિત્ત અત્યંત સ્નેહના કારણે વિહ્વળ થઈ રહ્યું હતું. મહામુનિ નારદ ભગવત પ્રેમના સાક્ષાત સ્વરૂપ છે. બાલરૂપ શ્રીકૃષ્ણને જોઈને તેમની જે દશા થઈ હતી તેવી જ આ કન્યાને જોઈને પણ થઈ. તેમનું મન મુગ્ધ થઈ ગયું. તેઓ એકમાત્ર રસના આશ્રયભૂત પરમાનંદના સમુદ્રમાં ડૂબી ગયા. ચાર ઘડી સુધી નારદ પથ્થરની મૂર્તિની જેમ બેસી રહ્યા. ત્યાર પછી તેઓ સ્વસ્થ થયા. પછી મુનીશ્વરે પોતાના બંને નેત્ર ખોલ્યા અને મહાન આશ્રયમાં મગ્ન થઈને તેઓ ચૂપચાપ સ્થિત થઈ ગયા. ત્યાર પછી તે મહાન બુદ્ધિમાન મહર્ષિ મનમાં જ આ પ્રમાણે વિચારવા લાગ્યા, હું સદા સ્વચ્છંદ વિચરવા વાળો છું. મેં બધા લોકમાં ભ્રમણ કર્યું છે, પરંતુ રૂપમાં કન્યાની બરોબરી કરનારી કન્યા ક્યાંય જોઈ નથી. મહામાયા સ્વરૂપિણી ગિરિરાજ કુમારી ભગવતી ઉમાને પણ જોયા છે, પરંતુ તેઓ પણ આ બાલિકાની શોભાને કદી પામી શકતા નથી. લક્ષ્મી, સરસ્વતી, કાંતિ તથા વિદ્યા વગેરે સુંદર સ્ત્રીઓ તો કદી આની સુંદરતાની છાયાનો સ્પર્શ પણ કરી શકતી નથી. તેથી મારામાં આના તત્વને સમજવાની બિલકુલ શક્તિ નથી. આ ભગવાનની પ્રિયતમા છે, આ વાતને મોટા ભાગના લોકો જાણતા નથી. આના દર્શન માત્રથી શ્રીકૃષ્ણના ચરણ કમળોમાં મારા પ્રેમની જેવી વૃદ્ધિ થઈ છે તેવી આજ પહેલા કદી થઈ ન હતી. તેથી હવે હું એકાંતમાં આ દેવીની સ્તુતિ કરીશ. આનું રૂપ શ્રીકૃષ્ણને અત્યંત આનંદ પ્રદાન કરનારું હશે. એવું વિચારીને મુનિએ ગોપ પ્રવર ભાનુને ક્યાંક મોકલી દીધા અને સ્વયં એકાંતમાં તે દિવ્ય રૂપ ધારિણી બાલિકાની સ્તુતિ કરવા લાગ્યા. દેવી, મહાયોગમયી છો, માયાની અધીશ્વરી છો, તમારું તેજ મહાન છે, તમારા દિવ્ય અંગો મનને મોહિત કરે છે, તમે મહાન માધુર્યના વર્ષા કરવા વાળી છો, તમારું હૃદય અત્યંત અદ્ભુત રસાનુભૂતિની આનંદથી શિથિલ રહે છે. મારું કોઈ મહાન સૌભાગ્ય હતું જેથી તમે મારા નેત્રોની સામે પ્રગટ થઈ. દેવી, તમારી દ્રષ્ટિ સદા આંતરિક સુખમાં નિમગ્ન દેખાય છે, તમે અંદર ને અંદર કોઈ મહાન આનંદથી પરિતૃપ્ત દેખાઓ છો. તમારું પ્રસન્ન, મધુર અને શાંત મુખમંડળ તમારા અંતકરણમાં કોઈ પરમ આશ્ચર્યમય આનંદની વૃદ્ધિની સૂચના આપી રહ્યું છે. સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર તમારા જ સ્વરૂપ છે, તમે જ તેનું અધિષ્ઠાન છો, તમે જ વિશુદ્ધ સત્વમય છો તથા તમે જ પરા વિદ્યારૂપિણી ઉત્તમ શક્તિ છો. તમારો વૈભવ આશ્ચર્યમય છે. બ્રહ્મા અને રુદ્ર વગેરેને માટે પણ તમારા તત્વનો બોધ થવો કઠણ છે. મોટા મોટા યોગેશ્વરોના ધ્યાનમાં પણ તમે કદી આવતા નથી. તમે જ બધાની અધીશ્વરી છો. ઈચ્છાશક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ આ બધા તમારા અંશ માત્ર છે. એવી જ મારી ધારણા છે, મારી બુદ્ધિમાં આ જ વાત આવે છે. માયાથી બાળક રૂપ ધારણ કરનારા પરમેશ્વર મહાવિષ્ણુની જે માયામય અચિંત્ય વિભૂતિઓ છે તે બધી તમારી અંશરૂપ છે. તમે આનંદ રૂપિણી શક્તિ અને સર્વની ઈશ્વરી છો, એમાં લેશ માત્ર પણ સંદેહની વાત નથી. નિશ્ચય જ ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં તમારી સાથે ક્રીડા કરે છે. કુમારા અવસ્થામાં પણ તમે પોતાના રૂપથી વિશ્વને મોહિત કરવાની શક્તિ ધરાવો છો. તમારું જે સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને પરમ પ્રિય છે, હું તેનું દર્શન કરવા ચાહું છું. મહેશ્વરી, હું તમારા શરણમાં આવ્યો છું, ચરણોમાં પડ્યો છું, મારા પર દયા કરીને અત્યારે પોતાનું તે મનોહર રૂપ પ્રગટ કરો, જેને જોઈને નંદ નંદન શ્રીકૃષ્ણ પણ મોહિત થઈ જશે. આમ કહીને દેવર્ષિ નારદજી શ્રીકૃષ્ણનું ધ્યાન કરતા રહીને આ પ્રમાણે તેમના ગુણોનું ગાન કરવા લાગ્યા. ભક્તોના ચિત્તચેર શ્રીકૃષ્ણ, તમારો જય હો. વૃંદાવન પ્રેમી ગોવિંદ તમારો જય હો, વાંકી ભ્રુકુટીના કારણે અત્યંત સુંદર વાંસળી વગાડવામાં વ્યગ્ર મોર પંખનું મુગટ ધારણ કરનારા ગોપી મોહન તમારો જય હો, જય હો. પોતાના અંગોમાં કુમકુમ લગાવીને રત્નમય આભૂષણ ધારણ કરનારા નંદનંદન તમારો જય હો. પોતાના કિશોર સ્વરૂપે પ્રેમીજનોના મનને મોહી લેનારા જગદીશ્વર, તે દિવસ ક્યારે આવશે જ્યારે હું તમારી જ કૃપાથી તમને અભિનવ તરુણાવસ્થાના કારણે અંગ અંગમાં મનોહર શોભા ધારણ કરવા વાળી આ દિવ્ય રૂપા બાલિકાની સાથે જોઈશ. નારદજી આ પ્રમાણે કીર્તન કરી રહ્યા હતા તે જ સમયે તે બાલિકા ક્ષણભારમાં અત્યંત મનોહર દિવ્ય રૂપ ધારણ કરીને ફરી તેમની સામે પ્રગટ થઈ. તે રૂપ 14 વર્ષની અવસ્થાને અનુરૂપ અને સૌંદર્યની ચરમ સીમાને સ્પર્શ કરતું હતું. તત્કાળ તેના જેવી જ અવસ્થાવાળી બીજી વ્રજ બાળાઓ પણ દિવ્ય વસ્ત્રાભૂષણ અને માળાઓથી સુસજ્જ થઈને ત્યાં આવી પહોંચી તથા ભાનુકુમારીને બધી બાજુથી ઘેરીને ઊભી રહી ગઈ. મુનીશ્વર નારદજીની સ્તવન શક્તિએ જવાબ આપી દીધો. તેઓ આશ્ચર્ય મોહિત થઈ ગયા. ત્યારે તે વ્રજ બાળાઓએ કૃપાપૂર્વક પોતાની સખીનું ચરણોદક લઈને મુનિ પર છાંટી દીધું. આ પ્રમાણે જ્યારે તેઓ હોશમાં આવ્યા ત્યારે બાલિકાઓએ કહ્યું, મુનિશ્રેષ્ઠ તમે મહાન ભાગ્યશાળી છો, મહાન યોગીશ્વરોના પણ ઈશ્વર છો. તમે જ પરાભક્તિ સાથે સર્વેશ્વર ભગવાન શ્રી હરિની આરાધના કરી છે. ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવાવાળા ભગવાનની ઉપાસના વાસ્તવમાં તમારા દ્વારા જ થઈ છે. આ જ કારણ છે કે બ્રહ્મા અને રુદ્ર વગેરે દેવતા, સિદ્ધ મુનીશ્વર તથા અન્ય ભગવદ્ ભક્તોને માટે જેમને જોવા અને જાણવા કઠણ છે, તે જ પોતાની અદ્ભુત અવસ્થા અને રૂપથી સૌને મોહિત કરવા વાળી આ શ્રીકૃષ્ણની પ્રિયતમા અમારી સખી આજે તમારી સામે પ્રગટ થઈ છે. ખરેખર આ તમારો કોઈ અચિંત્ય સૌભાગ્યનો પ્રભાવ છે. બ્રહ્મર્ષે ધૈર્ય ધારણ કરીને શીઘ્ર ઉઠો, ઊભા થઈ જાઓ અને આ દેવીની પ્રદક્ષિણા કરો. એના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવી લો. પછી સમય નહીં મળે, આ હમણાં જ આ ક્ષણે જ અંતર ધ્યાન થઈ જશે. હવે આની સાથે તમારી વાતચીત કોઈ રીતે થઈ શકશે નહીં. વ્રજ બાળાઓનું ચિત્ત સ્નેહથી વિહ્વળ થઈ રહ્યું હતું. તેમની વાતો સાંભળીને નારદજી વિવિધ પ્રકારના વેશની રચનાથી શોભિત દિવ્ય બાળાના ચરણોમાં બે મુહૂર્ત સુધી પડી રહ્યા. ત્યાર પછી તેમણે ભાનુને બોલાવીને તે સર્વ શોભા સંપન્ન કન્યા વિશે આ પ્રમાણે કહ્યું, ગોપશ્રેષ્ઠ તમારી આ કન્યાનું સ્વરૂપ અને સ્વભાવ દિવ્ય છે. દેવતા પણ આને વશમાં કરી શકતા નથી. જે ઘર આના ચરણ ચિહ્નોથી વિભૂષિત થશે ત્યાં ભગવાન નારાયણ સંપૂર્ણ દેવતાઓની સાથે નિવાસ કરશે અને ભગવતી લક્ષ્મી પણ બધી પ્રકારની સિદ્ધિઓની સાથે ત્યાં મોજૂદ રહેશે. હવે તમે સંપૂર્ણ આભૂષણોથી વિભૂષિત આ સુંદર કન્યાને પરાદેવીની જેમ સમજીને આની પોતાના ઘરમાં રક્ષા કરો. આ પ્રમાણે કહીને ભગવદ્ ભક્તોમાં શ્રેષ્ઠ નારદજીએ મનમાં જ આ દેવીને પ્રણામ કર્યા અને તેના સ્વરૂપનું ચિંતન કરતા રહીને તેઓ ઘોર વનમાં ચાલ્યા ગયા. અધ્યાય 36 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.